એમને તો રિપેર કરી મને રેટ નાખું બધું હું તો રેટ રોટલી ખાઉં છું ભાઈ અને આટલો ભાવ આટલા કા 10 રોટલી ખાજે ભાવ 10 રોટલી ખાવાથી પણ આ બે ભાખરી ખાધી મેં કોઈ દાડો એક જ ભાખરી ખાવું હતી એક ભાખરી છોડી દઉં અને જરા શાક તો બે ભાખરી ખાધી આજે મેં ખાધી કેટલા વર્ષે બે ભાખરી આજે મને એવી ભૂખ લાગી હતી ખરેખર તારા બાપુને તો હાથે છે અને સંભળાવતી મને અડધું બળધું થઈ ગયું છે અડધું બળધું સંભળાવ થઈ ગયું છે અને એમના કયા પ્રમાણે જો કરી બધું આખું બટી જાય પાછળ ઘર જેવો આમ કરી જેવો એવું તો બધું કહ્યું છે ને એ પ્રમાણે કર્યું તો મટી જાય તો મારી મટાડવાની જરા પાણીની ઈચ્છા હોય તો થઈ જશે થઈ જશે ને આપડે એવી કઈ પડે નથી આ થાવ કે તે થાવ આપડે આ જગત નું કઈક કઈક આપડે પણ છે એનો કઈક સંતકાર થાય એટલી વિસ્તાર છે એનો સંતકાર થાય અને લોકોને ઠંડક થાય અને આ મેડનેસ તૂટે પાછું આ દુઃખ ના મારા મેડનેસ થઈ ગયું છે મેન્ટલ હોસ્પિટલ સિટીમાં જ છે અત્યારે આવું માણસો ના હોય આવડા જાત જાત નું કે ડિગ્રી આપવા બહાર જ નહીં દુઃખો કરતા ભયંકર દુઃખો ટેબલ પર વડવા થાય ખાતી વખતે શું કરવાનું ચા પાણી પીતી વખતે સવાર માં વડવા જમતી વખતે જડી જાય હશે પાછા થોડી વાર પછી હશે પાછા પછી વડે કરા પછી એવું નહીં પછી ટાઈમ વડે જ કરશે એવું નહીં એ રોધો નહીં કશો નથી ચિકન માં મજા આવતી નથી ગુપ્તા માં મજા આવતી નથી કેટલા મજા આવતી મજા તો આવે અમારે સતાવે પેલા મહેતા સાહેબ ના છોકરા ને પૂછ્યું ને મેં કીધું જ્ઞાન આપતા પહેલા યારે વિચારો કેવા આવતા હતા મને એમ થાય કે સ્કૂલ માંથી આવવાનું થયું તો આવતા આવતા પણ એમ થાય કે આજે શું રીતે સતાવું બધાને કેવી રીતે સતાવું એ તો હમ કરી શું કે હા કેવી રીતે સતાવું તેની રીતો રીતો ખોય ખોય કરતો હતો બહેનોને આવી રીતે સતાવું પપ્પાને આવી રીતે સતાવું મમ્મીને આવી રીતે સતાવું ત્યાં બોલો એ સતાવાનું કહેતા બીજા કઈ તુલા જડાવવાનું વિચાર કરતા છે આ જ બધું માલ બધું કચરો માર આખી દુનિયાનો ભાગ જીલેવું મન છે પરિણામી શું કરવાથી અમારે તો બે ચાર દિવસ બે ચાર રીતે થાય પછી એમ કરતા કરતા રમણતા આગળ વધે ખબર ને દાદા હું તો અનંત લક્ષ વાળો છું અનંત શક્તિ વાળો છું અનંત જ્ઞાન દર્શન વાળો છું સારી વાત દીધી સારી વાત પણ કોઈ વર્ણા નહીં તમને કોઈ સારું નહીં રમણતા બધા વિવિધ રસ્તામાં હોય ને હા હવે આવડે એવું છે ને ફૂલ હોય ને સુધાર્થ બોલ્યા કરે તો ફૂલ થાય તો અગર તો આપણે બેન લખે ને, હું એમાં હું શુદ્ધાત્મા છું, એમાં શું થયું તો બે બે હું રમણતા કરે છે, વાણી રમણતા કરે છે, મન મય આવી જાય છે. એવું છે ને કે માણસ નો સ્વભાવ રસ રસ ખોરતો હોય ને, રમણતા બધા જુદા જુદા રસ, રમણતા નો શબ્દ રસ ની જોડે ભેળો છે. હા, પણ નહીં, હું કહું છું કે આ બધા જે પૌદ્ગલિક રસો છે એમાં રમણતા હોય છે, એમાંથી આત્માના બધા રસો ફૂટવા જોઈએ ને. પાછું એ વાત છે કે આત્માના રસો હોય કે ગુણો હોય, એમાં એ ફૂટે તો પેલો રસ ફૂટે ને, પેલો રસ ફૂટે ચાલુ કરે ને, શું મળે તેમ કરતા ધીમું થાય, ધીમે ધીમે ધીમે થાય. અરે કેટલાક તો, કેટલાક તો આ બેન કહે છે ને એ રીતે, કેટલાક તો એના ગુણો જ બધા, એ તો સાચી જ રમણ શકે, એ તો સાચી જ રમણ શકે. તરત જ ફળ આપે, તરત જ વાંધી મામે ને ફળ આપે. એ કે છે એ બોલવાથી થાય છે. આત્માના બધા આત્માનો આનંદ છે ને, આત્માનો આનંદ અને એક જ જાતનો, જેમ આપણને પૂતગલમાં રસ, એક જાતનો રસ છે પૂતગલમાં બી ફાવતો નથી, જમવામાં બી જેમ ફાવતો નથી, એમ મન ચિત્ત બુદ્ધિ બધા એટલા બધા રસોમાં જેને બહુ વિસ્તરેલું હોય, ખૂબ રસોમાં જેને ખાવાનો જેમ શોખ હોય, એમ આત્માના એક શુદ્ધાત્માથી જો કયા કરીએ છીએ, તે જાડા હિસાબે બેસે, જાડા હિસાબે બેસે, પણ જીણા હિસાબે એવું છે કે આત્માના બીજા બધા આનંદો અથવા રસો થાય તો પત્તો ખાય ને. બાકી એવું છે, તમે અપરિગ્રહી છે તેના હિસાબ, તેના આધારે તય કરશે કે કઈ વિજ્ઞાન ના આધારે અપરિગ્રહી, બરોબર, પણ કઈ વ્યવહારથી અપરિગ્રહી છો નહીં, અપરિગ્રહી જ્યાં સુધી દશા ના થાય ને ત્યાં સુધી સાચો વસ્તુ જ ના આવે. બરાબર, સાચી વસ્તુ ના આવે ત્યારે જૂઠી વસ્તુ છૂટે છે. સાચી વસ્તુ હાથમાં આવે, જેમ જેમ સાચો રસ ને આનંદ આવે તો જૂઠો આનંદ છૂટી જાય. પણ અમારે અમારે સાચો રસ, સાચો રસ વધારે પ્રગટ કરવા માટે અમારા મનના બધા ખૂણાઓમાં, ચિત્તના બધી જગાએ બધું શું કરવું જોઈએ, એના હું આનંદ આનંદ જાણવા છો, અંદર સહજન શક્તિ વાળો છું, એ બધા એના ગુણમાં ગુણો બોલે એટલે સાચો રસ ઉત્પન્ન થઈ જાય. અમારે તો અત્યારે બધા રસ ની વાત છે, અમારા અનંત રસ નો આ જે રસો છે ને, સંસારમાં જે બધા જુદા જુદા વિષયોમાં રસ લાગેલો છે અને મોહની લાગેલી છે, હવે જેનું જેનું વધારે વિસ્તરણ એનું વધારે વિસ્તરણ, જેનું ઓછું હોય એનું ઓછું, પણ એટલું શુદ્ધાત્મા બોલે એટલાથી એટલાથી આ રસો જે બધા રસ ચટેલા છે ને બધા પૂતગલના, એવા આત્માના રસો કેમ પ્રગટ વધારે થાય, બધા છૂટે એવા છે. આત્મા તો એ પોતે આનંદ એટલે સર્વરસમય છે. હા, પણ એ સર્વરસમય છે બરોબર છે, પણ સર્વરસમય માં અમારે એટલે જલેબી ખાનાર માણસ નથી. તે જ હોય છે, તે જ હોય છે, બધાને તે જ હોય છે, પણ પોતાને પોતાની જાગૃતિ કરતા છે ને એટલે સાચી વાત ખબર નથી પડતી. હા, એ બરાબર છે, પણ અમારે તો એ રસો નું આ આ પૂતગલ ના રસો ની સામે આત્માના રસો અને આનંદ ને પરમાનંદ જાણે કે પ્રગટ ના થાય ત્યારે કે પેલા રસ છૂટે નહીં જલ્દી. આ પ્રગટ કરવા માટે શું કરવાનું, આત્માના રસ ને આનંદ, આત્માના રસ અને આનંદ અમારે પ્રગટ કરવા પડે ને તો પેલા રસ મોડા લાગે, ગુણો બોલો ને કલાક કલાક સુધી જો બોલો, કેટલું કેટલું ફળ આપે છે પછી અંદર દર્શન રસન દર્શન બધા ગુનો બોલી શકે તરત જ ફળ આપનાર. આ તો ઉધાર રામે નથી સમાજ દાદા, બંધન બધું કેટલાક મહાત્મા આપણે તો નિરંતર સમાધિ મળે છે, નોકરીઓ કરે તો સમાધિ મળે છે. એનું શું કામ છે કે એનો પરિગ્રહ નથી બહુ. હા, પણ હવે તો પરિગ્રહ લાંબો લઈ જાય, પરિગ્રહ ભારે છે ને એટલે વાર લાગે. હા, પણ એવા અમને પછી ભારે આત્માના ગુણો ભારે છે ને, એટલે પછી અમારા પરિગ્રહ થી આત્મા ડરી જાય તો આત્મા છે નો કામ ના. મોડા તો આવી ગયેલી છે પણ કર્મો છોડતા નથી. શું થાય છે? નહીં, એનો વાંધો નથી, એ લડાય છે, ગભરાતો નથી. કર્મો થી તમને રસ ઉત્તમ લાગે છે. બાકી રસ્તો મળા પણ ચાર પડી ગયા છે, પહેલા પડી ગયા. પણ અમને તો આત્માનો રસ ને આત્માનો આનંદ બધા બાબત પ્રગટ થયો, આનંદ થયો. તેથી તો આ બધા રસ મોડા પડી ગયા, પણ આ કર્મના ઉદય ને લીધે આજે તમને સમજાય નહીં. એટલે કેવું કરે રસ ને? નહીં, અમને તો દાદા કોઈપણ માણસ આવે એને અત્યારે શુદ્ધાત્મા નો એમાં જોવાનો પ્રયત્ન કરીએ છીએ ને. દરેક માણસ આવે કે દરેક જીવ આવે એની અંદર શુદ્ધાત્મા જોવાનું સતત પ્રયત્ન કરીએ છીએ, બરાબર છે? પણ એ માણસ ના જેમ કૃષ્ણ ભગવાન ને એ બધાના બધાને સુદર્શન થી બધાને શુદ્ધાત્મા જોઈ શકતા હતા, અને કૃષ્ણ ને જોઈને દરેક માણસ આનંદ થતો હતો. કૃષ્ણ ભગવાન ને જોઈને દરેક દુર્યોધન ને આનંદ થતો હતો. દુર્યોધન એમને વિરોધ નતો તો આનંદ થતો હતો. એમ અમારો બી શુદ્ધાત્મા નું જ્ઞાન જો અમારામાં આવવું હોય તો એ પણ અમલ થવું જોઈએ કે સામા માણસ ને એના હૃદય સંસાર એ આપણી નજર લાગવી જોઈએ, કે એને સીધા શુદ્ધાત્મા ને એને એને નજર આપણી પડે, તો સીધા શુદ્ધાત્મા પર નજર પડે, એને એને બી આનંદ થાય. તો બહાર થી આનંદ થાય છે એ જુદો, આત્માના જ્ઞાન બહાર ના પૌગોલિક જરૂર જ નથી ને, એ જરૂર નથી. પણ આ પ્રગટ થવું જોઈએ, પૌગોલિક આનંદ છે એ પૌગોલિક આનંદ બહાર. પણ અમે અમે સામાન્ય શુદ્ધાત્મા ને જોઈ અને અમે જે તે સામાન્ય ઉપર આનંદ થાય પાછો બધે શુદ્ધાત્મા જોતા જોતા તરત આનંદ જ થાય ને. પણ સામાન્ય માણસે બી થવો જોઈએ ને, અમારો આનંદ થાય. તો પછી એ પછી એનો શુદ્ધાત્મા આવે તો એને બટન દબાવો ને કે આ સરસ કે છે. સમય પડી, પણ આ તમે જુઓ એટલે એનો આત્માને કોઈ શક્તિ ઉત્પન્ન થાય. બીજું પછી એને એટલે સમય પડ્યો હોય તો વિચાર કરતો હોય. આપડે શુદ્ધાત્મા લાવવું છે ને તેમ લાવું છે વિચાર કરતો હોય. તમને તો બહુ ફાયદો છે, પણ એને જોવાથી એને એટલી શક્તિ થોડી વધે, પણ એને ખબર ના પડે એમાં શક્તિ એટલે કશો ફાયદો નહીં. પછી આપડે ત્યાં સામાન્ય વ્યવહારમાં કોઈ માણસ જયારે સારા વખાણ કરીએ છીએ, સામાન્ય વ્યવહારમાં કોઈ માણસ જયારે સારા વખાણ કરીએ છીએ તો ખુશ ખુશ થઈ જાય છે. સામાન્ય વ્યવહાર. હવે અમે આ સામાન્ય વ્યવહાર થી પરથી ઠેઠ એને શુદ્ધાત્મા લગીન પહોંચ્યા કે ભગવાન તમે બહુ ઉપાય થઈને ફરો છો, કે એને એના એને એને શુદ્ધાત્મા કહેલ પછી એને એનો આનંદ તો વધારે ઇફેક્ટ આવી જોઈએ ને. એની ઇફેક્ટ કેમ ના આવે? અમારે તો હમસામાં હોય શું ખબર, પણ અમે આમાં જરાક વખાણ કરીએ છીએ એમાં તો ફૂરીને ફાકો થઈ જાય છે. એવું એવું તમને આવડે નહીં ને, શું એવું બધું તમારી પાસે તમારી એટલું બધું બળ ચાલે નહીં હમવા ઉપર. તો એ શુદ્ધાત્મા વાય છે, અમે બળ ના ચાલે તો બળ લઈ આપવું જોઈએ. અમારી પાસે હોય પણ તમારી પાસે તમે ક્યારે જ રાખે? ના વાર લાગે, બહુ વાર લાગતો. તમારી પાસે ક્યારે જ રાખે? બધા સારી રીતે પગથ છે, ઉતાર પડી ગયો. હા, ઉતાર નો માર નથી. એકલો તો મુકાય જ નહીં, એકલો જ દેખાતો નહીં કે આમાના ઉપર અસર ને માટે અમારે અસર ને થાય જ નહીં. તમને તો એમ વ્યવહારિક દવા કરવા માટે બતાડેલી, અમારી વ્યવહારિક ઉપચાર કરવા માટે. આમાં વ્યવહારિક નથી, વ્યવહારિક કરવા માટે બતાડેલું. અમારે કશું ફાયદો ના થાય. તો પછી તમે શુદ્ધાત્મા રહી ને એનો શુદ્ધાત્મા જોઈને અસર ના થાય? તમે ભેજ ને જોતો એને ભેજ ને આનંદ પોતે આત્મા થયેલો હોય તો એને આનંદ થાય. એ આત્મા થયેલો જ નથી. અચ્છા અચ્છા, બરોબર. હવે એટલે એનો અર્થ કે જેને જ્ઞાન લીધું છે, આપડે પેલા લોકો બાજુ પર મૂકો, તો જેને જ્ઞાન લીધું છે એની જોડે અમે એને શુદ્ધાત્મા જોઈને કહીએ એને આનંદ થવો જોઈએ. ના, પણ એને તો છોકરી જોઈન થાય તો તમારી વાત, તમારી શુદ્ધાત્મા જોઈન ના કરતા હોય તો હજી તમારે ફોન કર્યા જ કરો. પણ એ સર કે એ કરે છે કેમ નહીં જાણતા? એવું તમે એક કરો ફોન કરીને આ બેઠા એક મિનિટ દાસ વખત કરીએ અમે એક મિનિટ દાસ વખત કરવા તૈયાર છે. અમારે તેને અસર પહોંચવી જોઈએ ને. ના, બધું કહો છે, બધું આ તો બધું બને એવું છે. અમારે હા તે એ બનાવડાવું છે ને, અમારે એને વાત પૂછીએ છીએ. અમારે અમારે અમે ચાલો આપણે અમારા જ્ઞાની ના સર્કલ માં ત્યાં એટલે માણસ ઉઠતા છે શું અમારે અમારા જ્ઞાની ના સર્કલ માં અમને જોઈને એને આનંદ થાય અને એમને જોઈને અમને આનંદ થાય તો ઠેઠ શુદ્ધાત્માને સ્પર્શીને આનંદ થાય એટલો આનંદ પ્રગટ થાય અને ખોટા વિદ્વેષ ના થાય ખોટી ગેરસમજ ના થાય અમને તો જ્ઞાનીઓને બી થાય છે ગેરસમજ વિદ્વેષ થાય છે એ પાર્વ પાછલા બધા એ બધા કર્મ ઉદય જાત જાતના વિદ્વેષો જાત જાતના ચમત્કાર દેખાય છે બહાર ના માણસ છોડી દો તો શુદ્ધાત્મા જે જ્ઞાન લીધું છે એ 3000 માણસો ને તમે કેમ કહીએ નજર પડે અમારી તો અને એની અમારા પણ નજર પડે તો બંને ને આત્મા ના મિલન નો આનંદ થવો જોઈએ એના માટે શું કરવું જોઈએ એ નજર પાછળ તારા ધીરજ પકડી જાય ને હાજી જે ધીરજ પકડી પાંચ ફેરા હાથ ફેરા ફોન કરો ફિટ થાય ફિટ થાય તો ઉપલી મારામારી ચાલે છે પણ અંદર થી શુદ્ધાત્મા બેન એક છે એવું એક નાની હોય તો ભાન થાય ને દાદા હા એટલે અમારે એનો વાંધો નહીં બહાર લડાલડ કરે ગાળા ગાળા કરે મારા મા કરે તો વાંધો નથી એ મંજૂર રાખીએ એ જૂનો હિસાબ છે આને માટે નો પ્રયોગ તો હોવો જોઈએ સામા માણસ ઉતાર કરશો ને આ બધું ધીરે ધીરે પાકવા દેવા બધી ખીચડી ઉતાર કરવા બગડી જાય ને તાવ નથી કરતો ખીચડી થયા પછી સીધી સીધી પડે તમને તો એની જાગૃતિ નો વાત હું કઉ છું કે એ પેલા એની અસર ઉતાવળ નથી પણ એનું એ રસ્તા ઉપર તમે હોવા જોઈએ ને રસ્તા પર આ રસ્તા ઉપર હવે સામા માણસ ને અસર થાય એ રસ્તા પર જો અમારા ઉપર અસર થાય એ રસ્તા ઉપર છે પણ સામાન્ય ઉપર અસર થાય એ રસ્તા ઉપર નથી દેખાતા આપડે આપડા કામ હાથે કામ રાખો ને કોઈ બહાર એને એ કરી નાખો શું કામ છે કોઈને કરવાનું કામ નથી બધાનામાં જે શુદ્ધ ચૈતન્ય વિકસે છે તો એનું દર્શન થવું હા એ શુદ્ધ ચૈતન્યનું દર્શન થવું તો એ મહત્વની વસ્તુ છે કે આપણે જે બિલીફથી છીએ એ અનુભવથી આવવું જોઈએ ને આપડે આપડી સબકી સંભાળો આપડે કોઈ કોઈ કોઈ પોતાનું છે નહીં આ જગતમાં હા દેખાય છે વ્યવહાર પૂરતું છે ખાલી વ્યવહાર વ્યવહાર એટલે કેવાય ક્યારે પડી જશે કેવાય નહીં વ્યવહાર સર ને કેવાય ક્યારે પડી જશે કેવાય નહીં કઈ ની રીતે પડી જશે કોઈ પોતાનું થાય નહીં કે પોતાનો આત્મા સિવાય કોઈ પોતાનું થાય નહીં એ આ દાદા તમારા થાય એ વાત ચોક્કસ છે તમને કરતો આવડે છે શું કહ્યું બાકી કોઈ હગો વાળું કોઈ પોતાનું થાય નહીં એટલે આપણે આ પોતાનું કરી લો સબસદી સંભાળો આ નથી મેં મેરી ફોટો હોય એ રાખવા જેવી રીતે કોઈ પોતાનું થાય એવું બધું કશું લેવાય નથી લેવાય નથી નથી ભગવાન નથી કશું આપણે બધું આ બધું શાંતિ છે શું છે એક ઝાડ ઉપર બધા આ જાનવર આવીને બેહે ને રાત્રે એ ભગવાન દેખાય એ જાનવર ને પેલું મુદ્દે નથી એટલે હવે નહીં કરતા અહીં પાય ને એમનું કહેવાનું હું એમ સમજુ છું કે આપણે એક વ્યક્તિ સામે હસીએ તો સામો વ્યક્તિ પણ આપણી સામે હશે જ હશે તે ના હશે તે હા પણ સામાન્ય રીતે તો હશે છે એની અસર થાય છે નહીં પણ એ તો ના હશે કોઈ ના હશે પણ પછી પણ સામાન્ય રીતે થાય છે તેમાં તે કેટલા અસર છે મુક્ત હાસ્ય છે એ પોતે જયારે સમજવું હતા એવું તો સંસ્થાને આજે પણ એના એના શુદ્ધાત્મા જોડે નું અનુસંધાન થયું જેમ હું મારા આત્મામાં રહું આપણે શુદ્ધ દશામાં છીએ એ આપણું પોતાની શુદ્ધિ વધારવા માટે નહીં કે હમણાં માણસ ને લાભ કરવા માટે પોતાની શુદ્ધ દશા વધારવા માટે માણસ શુદ્ધાત્મા જુઓ એટલે પોતાની દશા વધતી જાય એના માટે આ આજ્ઞા કરી દીધી બરોબર છે પણ એ એક ફાયદો થયો પણ સામાન્ય શુદ્ધાત્મા ને બધે જે શુદ્ધાત્મા વિકસે છે ને બધા ચેતન માં બધા જીવો માં જે શુદ્ધાત્મા નું ચેતન છે ને એ આપણે અનુભવીએ તો એક શુદ્ધાત્મા નું બીજા શુદ્ધાત્મા જોડે નું અનુસંધાન થાય કે ના થાય એક શુદ્ધાત્મા નું બીજા શુદ્ધાત્મા ને જોડે નું અનુસંધાન થાય કે ના અનુસંધાન કરશે નહીં સ્વભાવ છે આ લાઈટ આ લાઈટ ઘણી બધી ત્રણ લાઈટો ગઈ લાઈટ એનું કનેક્શન છે ને એનું કનેક્શન છે નહીં પણ પોતાનું વ્યક્તિત્વ જુદું રહેશે વ્યક્તિત્વ જુદું પણ એનું કનેક્શન કોમન કરંટ થી છે ને દાદા અને કોમન ગુણ થી છે ને એનો ફાયદો નથી આ તમે જે વાત પૂછો છો એમાં કશો ફાયદો નથી જોતો અમારે કશું તમારે લેવા દેવા જ નથી દાદા એક સવાલ છે એમાં કે પ્રતિક્રમણ આપણે જે કરીએ છીએ એ પ્રતિક્રમણ નું પરિણામ આ મૂળ સિદ્ધાંત ઉપર છે ને કે આપણે સામાના શુદ્ધાત્મા ને જોઈએ છીએ તો એના પ્રત્યેનો જે ભાવ છે ખોટા ભાવ છે ખરાબ ભાવ છે ઓછા થાય છે ને આપડા તૂટી જાય આપડે શુદ્ધ દશામાં જાગૃત દશામાં છીએ તો એને આપણા પ્રત્યેનો જે ભાવ હોય ખરાબ ભાવ ઓછો થાય ને ઓછો ના થાય ના ઓછો ના થાય તમે પ્રતિમ કરો તો થાય હા એ તો પ્રતિમા કરો થાય ને પ્રતિક્રમ કરો તો થાય અમારો તો એવું છે કે અમને શુદ્ધાત્મા માં રહેવા માંથી આનંદ મળે એમ સામાન્ય શુદ્ધાત્મા ની જોડે અમારું કોઈ અનુસંધાન હોય તો અમારો આનંદ વધે જ નહીં આત્મા તમે અમારા બધાના આત્મામાં જોડો છો તમને અમારા બધાના આત્મા સ્પષ્ટ દેખાય છે એટલે અમારી ને તમારી અવસ્થાઓમાં ઘણો ફરક હોવા છતાં તમે અમને સહન કરીને આમાં જોડે રહી શકો છો એમ અમે બધાના શુદ્ધાત્મા જોડે અમારું અનુસંધાન થાય એનાથી આનંદ ના વધે અને આપણે એકલા જ છીએ તો જગતમાં આપણે એકલા જ છીએ બીજા શુદ્ધાત્મા જોડે આપણે લેવા દેવા જ નહીં કશું લેવા દેવાની શું તમારે તમારે શુદ્ધ થવાનું છે શું છે એટલે હમણાં શુદ્ધ જોશો ભાઈ ને બેંક ને બધાને શુદ્ધ જ જોશો તો તમને એની શુદ્ધતાનો લાભ મળશે બીજાને એમને કહીએ ભેંસ તો સીધી ચાલી જશે તમે બસ જુઓ ભેંસ જોશો તો ચાલી જશે અને શુદ્ધાત્મા જોશ તો ચાલી જશે અમે કોઈ માણસ આપણે શુદ્ધાત્મા જોશ તો ચાલી જશે અને નલાયક છે એવું કહીશું તો ચાલે જશે ગમે તે દ્રષ્ટિ તમારી હશે ત્યારે હમણાં પડેલ નથી ને આપણે કહીએ આ બદમાશ છે ચાલ્યો તે ચાલ્યો જશે એને પણ આપણા આપણા આત્માના જે ભાવ હોય તે સામાન્ય આત્માના ભાવને અસર ના કરે કશું ના કરે ના ભગવાન આપે કશું લેવા દેવા જ નથી ફક્ત જો લેવા દેવા કર્યું હોય તો તમે પ્રતિક ના કરો એટલે પ્રતિક મળે સમજાવવું જોઈએ આત્મા વિતરાગી સ્વભાવ નો હોવાથી એ પ્રતિક અમર પાસે છે એ અમારી જાત અનુભવ થી મૂકી છે તમને થોડા ઘણા તો અનુભવ થયા પ્રતિક અમર તો દાદા વિભાવ હોય વિભાવ જે હોય એને મળ્યા પડે પણ આનંદ ના ભાગ ને મજબૂત કરવાની વસ્તુ કોઈ કઈ છે અમે ખોઈ રહ્યા છીએ વિભાવ હોય પેલા માણસ અમારે અમારા આનંદ નો ભાવ આપણને કશું લેવા દેવા નથી અમારા આનંદ નો ભાવ એ ત્યાં પાછો ગયો કે ત્યાંથી સામાન્ય આનંદ નો ભાવ પોતે પોતે પુરુષ થયા માટે પોતાને પુરુષાર્થ કરવો રહ્યો એને જેને જોઈએ અમારે ત્યાં વાતો અમારે કરવાની જરૂર નહીં દાદા હું દાદા સાથે વાત કરતી હતી ત્યાં દાદા એ કીધું કે નીચે વસ્તુ રમણા થી મોક્ષ થાય પરિણામ. દાદા એ કીધું કે ચાર પ્રકાર ની રમણા હોય આત્મ રમણા, તો કઈ રમણા દાદા? ના એટલે આ કેટલાક શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરે, કેટલાક શુદ્ધાત્મા લખીને કરે, તો એમાં લખીને કરે તો દેહ એમાં એમાં રમણ બેઠો, દેહ ને વાણી બે બેઠો, એટલે મન તમે હોય છે. અને કેટલાક આ બાજુ વ્યવહાર ચાલતો છતાંય મનથી જો, મનથી જો શુદ્ધાત્મા ની ખરેખર રમણા કરે ને એને હું નહીં એ સિદ્ધસ્તુતિ કહેવાય. બહુ કામ આપનારી, શું બહુ ફળ આપનારી. નિમિત્ત માત્ર છે, નિમિત્ત આવણી નિમિત્ત છે. સિદ્ધ ક્ષેત્ર માં જઈને આપડે એકલા બેસી રહેવાનું છે, હજાર દેવાનું છે. તમારી ભાષામાં બેસી રહેવાનું નથી, એવું તેવું નથી, એમાં રહેવાનું નથી, બેસી રહેવાનું નથી. તમે કલ્પના થી જોવા માંગો, કલ્પના વસ્તુ નથી. એ તમે કહો છો કે જગત આખાની જોડે આપણે લેવા દેવા જ નથી, કશું જ લેવા દેવા નથી. સ્વતંત્ર છે, પોત પોતાનું કરવાનું છે. સબ શક્તિ સમારો મે ને રિપોર્ટ થા. તમે આમાં માટે બધું શું કરો છો? તમે આમાં માટે શું કરો છો બધું? તમે આ બધું અમારા માટે માથાકૂટ શું કરો છો? હું માથાકૂટ કરતો નથી. કેમ નથી કરતો? નિમિત્ત છે. અવાજ કે હાથ લગે? ના ના, હા નિમિત્ત છે. હું તો કરતો જ નહીં. હું આવે જય જરૂર છે કે તમે એમ પછી બીજા ને આપડે લેવા દેવા નથી? હા પણ કશું લેવા દેવા નથી. તો પછી આ પછી લેવા દેવા નથી? અમે એમ સમજીએ છીએ તમે અમારા હિસાબ છે ને હું નિમિત્ત છું. શું છે આપડે અમે નિમિત્ત થઈને બીજાનું સારું કરી શકીએ કે નહીં? કરી શકો, પણ તમને એટલી બધી આવી જોઈએ કેપેસિટી આવશે એવું એવું કરવા માટે હું તમને તૈયાર કરી રહ્યો છું. પણ ત્યાં તમે કહો છો બીજા થી લેવા દેવા નહીં આપણે. પણ લેવા દેવા નથી ને, પણ તમે નિમિત્ત રૂપ બની જાઓ એટલું એટલા માટે હું તૈયાર. બાકી તમે કરવા બનાવ્યું કશું નહીં બને, તમે નિમિત્ત રૂપ બની જાઓ. નિમિત્ત રૂપ બનવા માટે શું કરવું દાદા? આ બધું હું કહું છું. અને નિમિત્ત રૂપ બનવા હતા પહેલા અમુક જાતનો કાટ મૂકી દેવો જોઈએ. કોઈના કોઈના ઉપર ગુસ્સે થવાનો, કોઈના ઉપર ચીડાવાનો, કોઈના ઉપર ચીડાવાનો, એ બધા એવા ભાવ થાય એવા ત્યાં હિંસક ભાવ. ખરે હિંસક ભાવ ખરેખર નથી આવે, પણ જે ડિસ્ચાર્જ હિંસક ભાવ છે તે જયારે ખલાસ થશે ત્યારે આ બધું થશે. શક્તિ ઓપન થશે પછી ડિસ્ચાર્જ ચોરીઓ, ડિસ્ચાર્જ ભ્રમચર્ય, બ્રહ્મચર્ય એ બધા ડિસ્ચાર્જ ખાલી થાય. કોઈ શક્તિ ઉત્પન્ન પાટાના માણસે કરવાની કઈ શક્તિ ઉત્પન્ન નહીં થાય. એવું માટે આ બધું ખાલી થવું જોઈએ. ક્યારે ખાલી થાય? ખાલી થયેલું તો થયા પરમાત્મા થઈ ગયા બધું રહી શકે. અમારે ખાલી થઈ જશે તે નહીં જ બને. પુરુષાર્થ જેટલો માલો એટલો જ તમારો. એમને બહુ ઉતાવળ છે. અહીં આ દેશ ને કે અહીં ક્યારે આવ્યા? મુંબઈ આજે આજે સવાર બે જણ ના ભારતી બે દિવસ પહેલા પણ એની તબિયત ખરાબ હતી. મેં જોડાયા હતા ના એનાથી બી આવે છે. લડાય ને કે કાટ લાગેલા હોય છે ને, કાટ લાગેલા તમે જે કહો છો ને કાટ લાગેલા, તે કાટ લાગેલા હતો, હવે જલ્દી જોઈએ ને, પહેલા તો ઝાડુ લેવાનું હતું ને, હવે તો ઝીણા ઝીણા કાટ બહુ નીકળે છે. પછી અનંત શક્તિ ઉત્પન્ન, પરમાત્મા શક્તિ ઉત્પન્ન થઈ ગયું. સમર્થન થયું લાગે. હા, સમર્થન. 31/3/1978 પગથિયા ચડાવ્યા છે. એક જ સ્વયં કરવાથી 10,000 વીસી પગથિયા એમને થઈ જાય. એમનામ લિફ્ટ શું કહ્યું? આપણને પોતાને ખબર પડે, હું તો અહીંયા થી આ તો આવી બધી પછી તમારે સંયમ કરી શકાય એવું છે તમારી પાસે જ્ઞાન? કેવું છે સંયમ કરી શકાય? હા, સારી રીતે સંયમ કરી શકાય. અને ભાઈ એક તરફ સંયમ એવું થયું હોય પદ્ધત સર, કેટલાય વખત ક્યાં ચડાવી તમને એમ લાગે કે હા આવી આવતી હતી, જરા દુર્ગંધારી આવતી, આ સુગંધારી હવે ક્યાંથી આવી? જેમ જે ધંધો થાય એમ સુગંધી હવે આવતી. એમ છે ના ભાઈ? તારે આવે છે કે એમાં પગથિયે? હે, આવે આવે. તારે સંયમ તો બધા બહુ આવે છે ને, સંયમ ના ટેશન બહુ આવે છે ને. આવે દાદા. આ લોકો કેમ કેતો નથી મારે આવે સંયમ ના ટેશન? તમે સંયમ કરો, હું જે કરું છું તમે સંયમ પરિણામ ઉભો થાય. અને શુદ્ધ સંયમ કેવું? શુદ્ધ સંયમ જેને સંયમ કહેવામાં આવે છે, શુદ્ધ સંયમ આ ક્રમ વિજ્ઞાન ના આધારે કરી શકે. ક્રમિક માં કદાચ શુદ્ધ સંયમ થાય જ નહીં, અશુદ્ધ સંયમ થાય. કેવું? અશુદ્ધ સંયમ થાય. વાણી અને દેહ નો આવી જાય સંયમ, મનનો કેવી રીતે આવે? મનનો શું? મન પાછું વિદ્રોહ કરી નાખે. મન શું અવરું અવરું વિચારે, અવરું ફરે, એ સંયમ કેવી રીતે આવે? એટલે ગાળ આવી અંદર મન પાસે. પણ આપણે સંયમ કરતું કે મનને કઈક કહેવું પડે કે આ તો મહાન ઉપકારી છે, મનને કેવું પડે. શું કેવું પડે? મહાન ઉપકારી. તાર ફરે બસ હોવું પડે. અને તમે તો નાલાયક છે, મનાવવું પડે. મહાન ઉપકારી છે તો આ ઉપકાર તો ભૂલાયેલા નથી, માટે ચૂપ રહેજે. કે શું બધા કહ્યું ને ભાઈ? 1000 રૂપિયા હોય તો પણ આપડે મન ને કેવું? બહુ મોટો જબરજસ્ત કાર્ય મારો હતો. દેહ ને વાણી તો બધા નહીં બોલતા, કોણ બોલે? આ સંસારી લોકો બધા બહારના લોકો નહીં બોલતા, બરોબર? અંદર ચાલ્યા કરે બોલે. દેહવાણી બોલી જાય ત્યારે વધુ નથી, મન ના બોલી જાય. શું કહ્યું? દેહવાણી બોલી જાય ત્યારે તો નિકાલ થઈ જાય, ભાઈ ફાયદો નિકાલ થઈ જાય. મન મન મન હોય તો ફાયદો નિકાલ ના થાય. સંયમ પરિણામ કહેવાય. વાધા વચકાર અજ્ઞાન માને તો તૈયાર જતું ને વાધા અને બીજું અજ્ઞાન માને તો એ બધું ઉડાવી દીધું એટલે થઈ ગયો મોક્ષ. બોલો વધારે અટકા છે કે નહીં ભાઈ? હે માસ હતી ના જોયા, 12 માસ હતી હોય બધી હમામી માતા વધતા. બોલો હવે મોક્ષ નીકળતા થઈ અહીંથી ઉપાસનાથી બાર ના નીકળ્યા માતા વધતા. ઉપાસન માંથી મુક્ત થવું હોય તો ના થાય માતા વધતા હોય શું થાય? અને કવિએ 3 શબ્દ લખ્યા છે, એક્ઝેક્ટ લખ્યા છે ને? એક્ઝેક્ટ તો માતા તેના તમે કહ્યું 3 શબ્દ મૂકેલા હોય તમને ના આવડે. આમ વાંચતા પહેલા તમને કહ્યું હોય 3 શબ્દ મૂકી લાવો ના આવડે ને તો વિચાર ના આવે ને કોઈને ના આવે અમને ના આવે. મને કહ્યું અને કહ્યું મને કઈ જાણકાર નથી એમ બધા આત્મા ના જાણકાર છું. શું છે કેવા 3 શરત જગત આખું એમાં જ ભટકાયા કરે છે. વાંધા નહીં ભટકા, વાંધા આખા દાડા માં જોઈ વખત મોટો પડ્યો વધકે તો 4 વખત પડ્યો. વાંધા ઉગાડા હોય ને વધકા ગુપ્ત હોય કેવું વાંધા બધા ઉગાડા જેને પાટા ની જરૂર નહીં કશું જરૂર નહીં એની લુપ્ત છોડ્યા કરે. હવે ગમે ફાઇલ આવે પણ અટકી નથી. આવડું મોટું વિજ્ઞાન નીકળ્યું જ નથી. ગયા એમાં કાળ માં હોય તો કાળ ચક્ર માં જુદી છે, બાકી આ કાળ ચક્ર માં નથી. કેટલું બધું વિજ્ઞાન સુંદર. કોઈ પણ ભણેલા ગમે તે માણસ બેઠા હોય એટલે બધા કામ કરી નાખે ને. જેટલા બેઠેલા હોય એટલે બધા ને અભર ના ચાલે. આ જૂની ડાબડીઓ હોય ને ધોળી ડાબડીઓ લઈને આમ તદે નાખીને જાય છે એ રંગાય નહી, એમને રંગ ના લાગે. અનુકૂળતા માં બધા એવા એક આમ આ મોટી છોકરી બરાબર છે. અનુકૂળતા માં બધી રીતે આ મોટી છોકરી બરાબર છે. ત્યારે આ વિદાય થતા ત્યારે આવી ને છોકરી મારી એ એક મને બધી રીતે અનુકૂળ છે. આખો સમુદ્ર ખારો છે, વીડી મીઠી છે. એટલે અનુકૂળ ને તમે ઓળખો એટલે પ્રતિકૂળ ને ઓળખો ને. જે અનુકૂળ ને ઓળખો થયો એને પ્રતિકૂળ કોણ કરે છે ખબર પડી જાય. બહાર મૂક્યા હોય અનુકૂળ પ્રતિકૂળ અનુકૂળ હોય તો રાગ થાય અને પ્રતિકૂળ માં દ્વેષ થાય. પણ અહીં રાગદ્વેષ ના થાય જ્ઞાન લીધે પણ ગમો ગમો થયા રહે ને. એના કરતા બધું પ્રત્યે અનુકૂળ છે કઈ દેવું. એક જ રકમ કઈ નાખી શું વાંધે? એક રકમ હોય તો ભાગાકાર કરી શકાય નહીં, ગુણાકાર ના કરી શકાય, બાદ બાકી ના કરી શકાય. પછી ભાંગે ને બે હોય તો ભાંગે ને ભાંગ પેલા તો એડજસ્ટ થવાતું જ નતું. રોજ 10 રાંદા પડે હવે થાય હવે બધું ગમે છે, બધું ગમે છે. હવે પેલા રોજ દસ વાંધા પડતા હવે બધું જ ગમે છે. હા હવે નાનાથી પાડતા કોઈ કામ કે તો ખુશી કરીએ, હવે તો ડખો થાય કામ કે દેવા પુષ્કર ત્યાં લીધે નીચે વિચિત ચાર વખત વિધિ કરવી પડે એવું છે. પણ એટલા બધા દેવા કરે જેને ધીરી કરી માંડી તો ભીના જે કે બે ટકા ટકા જે ટકા લઈ જ બે ટકા બે ટકા લાવો બોલા અસિલ તો આ બધું જ્ઞાન છે. કેટલું પાછી વાર કેવું આજે ધીરો નું લીધું જ બાકી જોયું ને એ ધીમા જોઈએ. હવે તીર્તા બી છે હવે વિધિમાં પેલા બે ના એ વર્ણીએ જાય બી કેવાય જ્ઞાની પુરુષ તો જોયું ને એ વાળ જોશો એ વાંચો જોશો એ હાથ જોશો થઈ જશે બધું અને જાય બી એ પછી પરિવર્તન થયું એ કબૂલ કર્યા ને પછી માટે કામ કાઢી નાખો તમારે બેસી રહ્યું શું તમારે હજુ આવી જતા રહેશે પણ શું એ બાદ જ્યાં કઈ ધીમે ધીમે ધીમે જેમ પાસે ને તે બેહારી અમે પછી આગળ આવ્યું નાખો પણ આવે બહુ સારું લાગે પડી ગયું નહીં પોતાને નથી શાસ્ત્રો વાંચેલા ને એટલે એટલો ટાઈમ લાગ્યો. શાસ્ત્રો વાંચીને કરેલું ને એટલે 3 વર્ષ ગયા. આમ ચારી આવી કમે ભાઈ દાદા ઉતરતો એવું કઈ કે એક માંગણી કરે કે આ દિવસે પછી પડી જાય સવારે આવે મૂક્યા નહીં કે દાદા કબૂલ કર દાદાએ પ્રૂ કરી આપવું જોઈએ એટલા નીચે 10 વર્ષ ટાઈમ આપ્યો ફીર થઈ શકે ને ના થઈ શકે ફીર થઈ ફીર થયા પછી કામ નહીં થયું બધું પાથલું બધું હશે ને જબ તમને બધું ત્યાં આગળ આવે ચાલી શકે થોડું મજા મજા આવી બધું તો એમ પરિણામ થાય છે કે કામ કરવું છે તું મને બે આઈ ઢોળો મારી દે છે પણ એ એમાં થાય નહીં સંયમ પરિણામ ના કહેવાય. એટલે બનાવટી વાળા તો શું કાતું વસ્તી મારે એના હાથ ને લાગે ને અને બનાવટી ના હોય કસાય નો મારે મારે તે કસાય વાળો મારે તે કેમ મારે એના હાથ લે લાય બધી હોય એવું જય એટલે કમ્પલ્શન ના થવું જોઈએ કે આપણું કમ્પલ્શન ક્યાંય ના થવું જોઈએ. ના એ તો બધું ના થવું જોઈએ એવું નહીં બોલવું જે ઉદેશ નથી આપણે ભોજન નહીં કરવાનું આપણે આ કર્યા કરવાનું એટલે મેરેજ ના થાય બધા બારા બંધી જાય આપણે આ કર્યા કરવાનું આમ ના થવું જોઈએ આમ થવું જોઈએ એવું આપણા હાથમાં સત્તા નથી. અરે વ્યવસ્થાના હાથમાં સત્તા છે વ્યવસ્થાના હાથમાં એવું નથી ફેરફાર કરવાનું રાઈટ કરે શું આ વિધિ કરીએ ને તે હેલ્પ કરે શું કરે હેલ્પ કરે એ ફેરફાર ના કરે બરોબર ત્યારે હું શંકર ના મંદિર માં બેઠી હતી પૂજા કરવા જતી હતી થાળી હતી હાથમાં દીવી મૂકી પોપટ ની અને મા ને આપ્યું ફૂલ હવે દેવી એમ ને મને ભૂલી ગઈ આ સાર નો આખો ઉપાડી ગઈ. અરે જાય છે કહું છું સાચલો જાય છે સાચલો જાય છે ગુજરાત જાય છે દાદા કે છે કે આ તો હાથ મરી જશે કે ત્યાં સુધી સામેથી એક બેને પાણી ભરાય બાપાની માટે ગઈ મારી બને રાખી દીધી આ અહીંયા માળા આખી ચોંટી ગઈ વાળ બધી ચોંટી ગયા અને બ્લાઉઝ સામને આમ પડ્યું છે તરત જાય છે સાચલો જાય છે અગ્નિ સ્નાન મને 12 મહિના મોર કરાવી લીધું આપે મને એક બેન કે સર દાદા કાલે મારે તો આવ્યા હતા ને મેં કઈ આગળ તું હોય છું ન્યાય મંદિર પાસે તમે કાલે ઘેર આવ્યા તમે મને દર્શન કરાવીને પછી તમે ગયા તમે ન્યાય મંદિર થી મૂકવાય ન્યાય મંદિર થી મૂકવાય મૂકવા અમે આવ્યા હતા પછી પૂછ્યું કેમ શું થયું આ કઈ કે રાતે 11-11 વાગે દર્શન આપ્યા દાદા એ મારી જોડે બધી વાતચીત કરી પછી મારા જવું છે મારા રિક્ષા ફરી ચડી રહી છે દાદા ચાલતા હેરે આપણે કઈ પણ ડખોડખલ કરી નથી. અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે પાછું દાડે દખલ કરો તો દાડા નો ફળ મળશે, રાત ની દખલ કરશે રાત ની. એટલે કાળ ભાવ બધું એક્ઝેક્ટલી એવું આ નિયમ વાળા જગત માં આપણે જય સચિદાનંદ. આપણી ભૂલ થયેલી તેનો આ ડખો ઉત્પન્ન થઈ જાય છે અત્યારે, પણ હવે ડખો નહીં કરવો એવું નિયમ આપણે કરીએ ત્યારથી ફેરફાર થઈ જાય.